બોલાવી સુધારવા ફરું છું તમને. ના સુધરે તો આપડે કઈ વાંધો નઈ, આપડે જેમ તે કઈ એડજસ્ટ કરીને આપણું કામ કરી રહ્યા છે. છોકરા રખડી ના મારે બધું, કારણ સાચી છે કે રિલેટિવ રિયલ છે કે નથી. આ રિલેટિવ આ શરીર જ રિલેટિવ છે, તો શરીર નો હગો કેટલો હગો છે બરોબર ને. હારો ફક્ત આપણે ફરજો બજાવવાની છે, ફરજિયાત છે. મા બાપ ને સેવા જબરદસ્ત કરવાનું તે પણ ફરજિયાત છે. જો નહીં બજાવો તો લોકો તમને ચટકાવે કે કઈ જતા માણસ રહેશે. મા બાપને જોતા નથી, છોકરાને જોતા નથી, છોકરા ધીન આપીએ પેલો કહે ને ક્યાં. ફરજિયાત છે આ બધી, ફરજો છે ફરજિયાત છે. તરફ કહે હું ફરજ બજાવું છું, એટલે ફરજ બજાવે ના હોય, ફરજ તો ફરજિયાત જ હોય. તને ગાળો બોલે તો આપણે ફરજ બજાવી પડે. ઠીક છે, આ તો ફરજ બજારે અહંકાર લોકો રહે, એટલે ભાઈ એ અહંકાર નહીં, ફરજિયાત જ છે. માહી ઠોકીને તરફ કરડ હોય તને હજે ફરિયાદ ફરજિયાત. ડ્યુટી બાઉન્ડ માય ડ્યુટી. શું કહ્યું પડે સમજ જ. તારા જેવો સીએ તો આવું છે વહુ ને છેટી તમે આટલું હતા ના આવડ્યું તને. આવો હતા આવે છે ને રિલેટિવ છે કે યુ આર શુદ્ધાત્મા એન્ડ ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું કહ્યું આ આંખે દેખાય છે, કોને સંભળાય છે, આ રાખે ઊંઘાય છે, જીભે ચખાય, પણ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ટેમ્પરરી માટે શું કકાર કરીએ, આવ્યો તેનો સ્વભાવ નિકાલ કરી નાખવાનો, પછી પછી બીજી જતો આવશે. ના ફેરફાર થાય, નિરંતર ચેન્જ થયા જ કરે છે. એનું નામ સંસાર, નિરંતર પરિવર્તન પામે એનું નામ સંસાર, નિરંતર સંસરણ થાય એનું નામ સંસાર. તે આપણે જોયા કરવાનું છે. શું કહ્યું આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ, બીજું કોઈ છે નહીં. આપણે જુદા પડી ગયા ભાઈ, જુદા પણ પડે થોડો ભાસ લાગે છે. હવે એને બરોબર રહેજે, અને મન કેટલાક મન મનને જોઈ અને પછી એ ભૂલા ભૂલ થાપ કરી જાય છે. પાછા મનના વિચારો પડી જાય છે. મનને મનના તો મનના તમે જ્ઞાતા દ્રષ્ટા થયા. શું થયું જ્ઞાતા દ્રષ્ટા, એટલે મનને તમારે લેવા દેવા વ્યવહાર જ ના રહ્યો. ફક્ત શું તમારે પંકજ ને વ્યવહાર રહ્યો, તમારે લેવા દેવા ના રહ્યો. એટલે તમે મન ને વશ થયું નહિ, મન વશ થઈ ગયું આપડે. હવે કાયમ ને માટે મન વશ થઈ ગયું. મારું તમને દેખાતું નહીં, મારું મન વશ છે એવું. મારું મન વશ થયું છે એવું તમને દેખાય ના દેખાય. મારું ચિત્ત કેવું છે, હું બોલું ને આમ સાપ ના કારણ હોય ડોલ્યા કરે એવું ચિત્ત રહ્યામણું ચિત્ત રહે. અમારી વાણી વર્તને વિનય તેને મનને હરણ કરે, સમાનું મનનું હરણ કરી નાખે. શું કહે તું તમારા નથી, પણ તમે તો સૌથી આડા થયા તે આજે મારા કયા પ્રમાણે ચાલશે એવું છે તમને થઈ જઈશ. અને આ દુનિયા શું લઈ જવાનું, કોઈ જોડે લઈ ગયેલો કશું કશું નહીં કશું નહીં. હા ભાઈ વાણિયા લોકો લઈ જતા ખબર નહીં લઈ જાય ત્યાં કશું. તાર દાદા પેલા બાબા લઈ ગયા કશું ના લઈ ગયા. સુનિભી કાકા છે કે નહીં, સુનિભી છે કે નહીં, તારા કશું લઈ જાય નહીં. કકાર ગમે તો કરે તો લઈ જાય નહીં, જોડે ગમે એટલું બચાવી લઈ જવાનું નહીં. તાર લોકો છોકરાને આપવું જોઈએ, છોકરા છોકરા બધા રિલેટિવ છે. શું છે રિલેટિવ, એટલે આપણે એને મકાન આપવું ફાય સગવડ હતો, ધંધે રસ્તે ચડાવવા, નહીં તો કદી સારો ભણાવવાનો. આપણી ફરજો બધી બજાવી ચૂકવાની, પછી ઓકળા આપે 1000 રૂપિયા શીખશે. શું કહ્યું માટે વિચાર કરવાનો. પછી હા આગળ કઈ કર્યું છે તેનું ફળ આવ્યું છે. ફરી જો કરશો તો ફરી આવશે. તમે ખેતરમાં નાખ્યા નહીં, હો વિઘા જમીન હોય અને લડીને ખાઈ જાવ બધું, ખેતરમાં નાખવાનું કશું ના રહે, તમારે હો વિઘા જમીન પડી રહેશે. આ તો નાખેલું આવ્યું છે. શું છે એમને એમ કઈ આવે છે ગપ્પુ મારે, આ ગપ્પુ દુનિયા નથી. સમજાય છે ને, ફરી નાખવાના કેટલા રસ્તા હોય છે. ઘણા દુઃખી માણસ હોય છે, હેલ્પ કરી તે પૈસા થી હેલ્પ નહીં કરી, અને ખાવા પીવાની આપી દવાઓ, દવા હો 200-500 રૂપિયા લે, પણ રોકડા નહીં આપવા. દવા લાવી નથી આપી, બીજી રીતે હેલ્પ કરી. શું ચાલો ત્યાં બધા આવ્યા છે. છોકરીઓ પહેરાય, છોકરા પહેરાય, બધું કામ કરવાનું. દરેક કામ જેટલા બીજા લોકો કરે છે એટલું બધું કામ કરવાનું. કામમાં વધુ નહીં પણ આજ્ઞામાં રહેવા, અને આજ્ઞા અઘરી નથી. અને પછી જો ચિંતા થાય તમારી પર $2,00,000 નો દાવો મળવાનો તો નથી કર્યો. એક ચિંતા ના થઈ છે, ચશ્મા કાઢી નાખો અને ચાંદલો કરીને બગડા. દાદા ભગવાનને નમસ્કાર કરું છું, બોલ બધું ચાંદલો કરીને બગડા. દાદા ભગવાનને નમસ્કાર કરું છું, બોલે કરું છું. વૈશ્ય જુદા અને ક્ષત્રિય જુદા. ભગવાન નામ લઈએ છીએ, સ્મરણ કરીએ છીએ ને, તો એક ચિત્તે મન નથી થતું એમ ભગવાન નામ. હવે આપડે ભગવાન આગળ બેઠા હોય છે, મન આપણું છે મુંબાસામાં હોય, કઠિનિયામાં હોય, ચિત ખરાબ છે કે તમે ખરાબ છો? ખબર નથી પડતી હું ખરાબ છું કે ચિત ખરાબ છે, એ ખબર નથી પડતી કે હું ખરાબ છું. ચિત્ત સારું છે અને પુરાવો તમને આપું કે તમે બેંક માં ગયા $1,00,000 આપ્યા 3,000, તો તમે એક ગણો કે ના ગણો? ચિત્ત રે ના રે? બધું તમે વાંકા. આપણું ચિત્ત બરોબર નથી, $200 એ પાછું મનમાં આવી જાય. ભગવાન નું નામ લે તો એકદમ મનમાં આવી જાય કે $200 નું બિલ ભરવાનું છે. હા, એનું કારણ છે કે તમે વાંકા છો. સી રીતે વાંકા? કે ડોલર ની કિંમત તમને વધારશે, ભગવાન ની કિંમત ઓછી છે. એની ભાઈ રુચિ ઓછી, જ્યાં રુચિ હોય ત્યાં ચિત રહે. આપડી રુચિ હોય ત્યાં ચિત રહે કે ના રહે? તમે આપડી રુચિ હોય ત્યાં ચિત રહે ને? ભગવાન માં રુચિ ઉત્પન્ન થઈ નથી. શું કરવા માટે શું કરવું એમ? ભગવાન માં રુચિ ઉત્પન્ન થઈ છે 3 દાડા થી, ભગવાન માં રુચિ ઉત્પન્ન થઈ છે. ભગવાન ને ઓળખાય તો ચિત્ત રુચિ ઉત્પન્ન થાય. ઓળખ્યા વખત અહીં મુવા છે કે અહીં મુવા શું ખબર પડે? લોકો ને કહે છે ઉપર મુવા છે. ઉપર તો કોઈ બાપો રહેતો નહીં, આકાશ છે. બધે ફરી આવ્યો ભગવાન ક્યારે ક્રિએશન છે? એમાં નથી, પાણીમાં છે, હવામાં છે, ક્રિએશન ની મહી છે બધા. અને તમને મારી વચ્ચે એટલા બધા ક્રિએચર દેખાય, દેખાય, ક્રિએચર થી ભરેલું જગત છે. તેને ભગવાન લઈલા મારે કોઈ ક્રિએચર મારશો નહીં. વંદા બંધન કર્યા મારો છે કે? હા, બધું સારું છે એટલે આ સારું છે. તું તે ફરી મનુષ્ય મને અવતાર મળશે, નહીં તો લોકો તો વંદા નહીં મારી નાખે. બહેન પૂછે છે વંદા ઘર માં થઈ ગયા હોય તો શું કરવું? કશાક માં ગાલી ગાડી નદી કિનારે. આપડે મારવા નઈ, આપડે એને જીતા ગાડી માં ગાડી મૂકી આવે. 25 મિનિટ છે તે નદી હોય. શુદ્ધાત્મા જોઈ પછી માફી માંગી મૂકી આવવાનો. એમને પૂછો તમે કે સંસારમાં રહી અને ભગવાન ની પ્રાપ્તિ કેમ નહી થાય? સંસારમાં રહીને ભગવાન ની પ્રાપ્તિ કેવી રીત કરવી? સંસાર તો એને માટે મોટામાં મોટું ટેસ્ટ એક્ઝામિનેશન, અને આ ટેસ્ટ એક્ઝામિનેશન નીકળે તો જ પ્રાપ્તિ થાય. નહીં તો ભાવ મોક્ષ ના થાય. ભાવ પરીક્ષા એ કસરત કરે છે. કસરત કરીને પછી સંસારી થયા પછી ટેસ્ટ એક્ઝામિનેશન લાઈફ ની હાજરીમાં મુક્તિ થાય તો સાચી, નહી તો પછી આ બધું છોડી દીધા પછી મુક્તિ થાય. શું કરવાનું? લાલસો રહી ગઈ ને, એટલે આ બધાની હાજરીમાં મોક્ષ છે. આ મોક્ષ કેવો છે? સ્ત્રી છોકરા સ્ત્રી સાથે શની બાજુ મોક્ષ રહ્યો છે. આ તો બાવા એ ઠોકી બેહારી દુકાન બચારા ધંપા પડી ગયા છે લોકો. બાવા તો કસરત સારા છે, એ તો એને કઈ સ્ત્રી વગર જીવા છે કે નહીં, એટલે પછી એ કસરત કરવા જાય છે. બાવો થયું તો જીવાય નહીં, તો જીવાય છે. હું હવે નક્કી થઈ ગયો ફરી પાઈ ને નિરાતે તો એટલે કસરત કરે છે બધા. પછી બાવા સાધુ એ તો કસરત કરે, કસરત કરીને મનને મજબૂત કરે છે. અને મન મજબૂત થયા પછી પણ લગ્ન કરો તો તમારા કયા પ્રમાણે ચાલશે બધું સુંદર. તમારે ઘેરે તમારે કાઠી ચોતેર વર્ષ હું ચોતેર વર્ષ એ નિરંતર અત્યારે વાત હોય તો મજા કરીએ પછી એમને એમ અડે નહીં, મારું એમને ના અડે. વિધિ એવું કરવા રહી કપાળ અડાડી તો કશું અડે નહીં, મતભેદ નહીં, ભાગભેદ નહીં. કશે ત્રીસી વર્ષથી બધાને જોઈ લે, બધા છોકરા. ઉપાધિ ઓછી થતી નથી અને ગુચરાણ ગુચરાણ શું ભોગવવાનું? ભોગવવાનું તો ઉપર દરવાજો ના લખતી દરકતી ભય ના હોય તારે જાનવર મજા. અને સજ્જન હોય તો માણસ નહીં આવે, સજ્જન હોય તો માણસ નહીં આવે. અને પાછળ તારા ગુણો હોય તો જાય, જેવા ગુણો હોય એવું તો જવાનું. શંકર અને પાર્વતી ગણીએ છીએ. કયા ગામ ના? પીજ ના છે. પીજ ના પટેલ બેન સુનાવના છે. સાંભળ્યું તો હશે ને કશું કે આવું લોકો કે છે. ભગવાને બનાવ્યું. ભગવાને બનાવ્યું. હા તો ભગવાન કોણ પગાર આપતું છે? બનાવનાર એટલે મેં આમ તો મજૂર કહેવાય. મજૂર ને કોણ પગાર આપશે? ભગવાને બનાવ્યું તો બધા મોડા જુદા જુદા કેમ કરી બનાવે? એક જ કારખાનું હોય ને એક જ બીબો હોય તો બીબા બધા કાર્યકાર કયા કરે? એક ધોળા બીબા, એક કાળા બીબા, પણ બીબો એક જ પ્રકારનો હોય. આ તો મોડા બધા ઘણી પોતાનો ઓળખાય ગમે ત્યાં બધા ફરતો પોતાને ઘણી ઓળખી જાય. નહીં તો સિનેમા બહાર નીકળે નહીં તો ઘણી જ જડે નહીં તો બધા. કોણે બનાવ્યું છે? આ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય લૌકિક વ્યૂ પોઈન્ટ, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું ને એટલે આ જગત આખા માટે ભગવાન ક્રિએટ છે એવું જાણે તો જ ફાયદો છે. અને વાસ્તવિક જેને વિચારક છે તેના માટે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ. ખરી રીતે વાસ્તવિકમાં કશું નથી, ગોડ ક્રિએટેડ છે. એમનું વિજ્ઞાનથી હું કરી દીધું એટલે બંને સાચી વાત. શું કહ્યું? બંને સાચી વાત એટલી કે એમને જો ક્રિએટર ના કહીએ ઉપર તો આ સ્ટોરમાં કશું રહેવા ના દે, લઈ જાય. ભાઈ બે હારે દેખાડવો પડે ક્રિએટરને. શું કે ભાઈથી સીધા રહ્યા સ્ટોરમાં કશું રહેવા ના દે, લઈ જાય હું. શું? અને જેને જે માણસો એને ભય આપે એવા માણસો નથી, એવા વાસ્તવિક વિચારના એના માટે ભગવાન ક્રિએટર નથી. શું કહ્યું? જે સીધા વિચારવાળા માણસો છે કેવા વિચારના કે એમને લીધે ગવર્મેન્ટને પોલીસે રાખવા પડ્યા નથી, એમને લીધે મિલિટરીએ રાખવી પડતી નથી, એવો ગુનો જ કોઈ જાતનો કરતા નથી, જેના માટે પોલીસની પણ જરૂર નથી. એવા આપણે ઊંચી નાતના ખરાક નહીં હે, તો એમને એમને માટે આ વિચાર કરવાનો છે. બાકી જેને બધું આ બધું જરૂર છે ત્યાં તો ભગવાન ઇઝ ક્રિએટર છે. ફોરેનના સાયન્ટિસ્ટને ખબર પાડી ત્યારે મને કહે છે કે ભગવાન ક્યાં રહેતો હશે, સાયન્ટિસ્ટ કહે છે તને શું લાગે છે કે ઉપર મેં ઉપર બાપો એ કોઈ નથી, ઉપર તો બધે ભૂયા એમને આવું મરી ગયા ને કે ખાલી ગમ જતો રહ્યો, ભગવાન સાસુ હતા મરી ગયા ખાલી ગમ જતો રહ્યો. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, જીવ માત્ર ની અંદર રહેલો છે, જીવો ના મારશે. શું કહ્યું? અને એ મરવાનો છે જીવ, ત્યારે કોઈ નિમિત્ત મળી આવશે, તમારે એ તોફાનમાં પડવાની જરૂર નથી. શું કહ્યું? કારણ કે જે તમે બનાવી શકો તેને જ તમે મારી શકો. આ દુનિયામાં એક મોકણ છે સાયન્ટિસ્ટો પણ ન બનાવી શકે, જો એક મોકણ હોય તો સાયન્ટિસ્ટ એ ના બનાવી શકે, તો એને મારી પણ કેમ શકે? તું જે તમે ક્રિએટ કરો એ નાશ કરી શકો, તમે સમજાવી વાત? આ બધું તમે નાશ કરી શકો, બીજું બધું ભગવાન બધે છે, જે બનાવી શકો ને તમે, પછી ભગવાન બધે છે. શું કહે છે? મંદિર માં જવાની જરૂર ખરી? હા, એ ભાન ના રહેતું હોય તો મંદિર માં જાઓ, આ ભાન રહેતું હોય નહીં જવાની જરૂર. આ ભાન રહેતું હોય બધામાં છે અને બધામાં ભગવાન છે, ભગવાન બધામાં છે એવું આપણું વર્તન સાધન રહેતું હોય તો પછી મંદિરમાં જવાની જરૂર નથી. આ તો બેભાન લોકોના માટે છે. મંદિર માં ના જતા હોઈએ એટલે લોકો બધા નાસ્તિક નાસ્તિક એવું કેતા હોય છે. હા, એ બધા નાસ્તિક કે છે ને, તે એના વ્યૂ પોઈન્ટ પર આપણે દોરે છે. મોટા હાર્તિક ના ટુકડા અહીં બહાર આવીને બધા જીવડા મારી નાખે છે, બધું એ કરે છે ને. પાછા મોટા ભગવાન ના હાર્તિક, ભગવાન નો હાર્તિક તો કેવો હોય છે? શું કહે? આ તો જેમ તેમ કરી દર્શન કરવાના અને પછી તમારે જોવા ના જાય એટલે નાસ્તિક કહેવાય. આ દુનિયામાં નાસ્તિક કોઈ જન્મ્યો જ નથી. નાસ્તિક કોને કહેવાય? જે પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે એ નાસ્તિક કહેવાય નહીં. જે હું છું એવું અસ્તિત્વ સ્વીકારે છે એ નાસ્તિક કહેવાય. કેમ કરીને હું છું એટલે ભગવાન અંદર છે જ, પણ બીજે ભગવાન દેખાવા જોઈએ. દેખાય નહીં તો આપણને એના મનમાં ખ્યાલ રહેવો જોઈએ કે બધા ભગવાન છે. સમજણ તે વર્તન આપણું એના તરફ એવું હોવું જોઈએ. શું ભગવાન આ કરી કોઈ જેમ ફેર આમ છાતી કાઢીને ફરીએ કેવું ખરાબ દેખાય? છાતી કાઢતા રહે ને, બધા 10 લાખ કમાય ત્યારે છાતી કાઢીને ફરે, પછી 2-2.5 લાખ 5 લાખ ખોટ જાય ત્યારે કે છે ભાઈ ક્યાં શું થયું? ત્યારે ભગવાન રૂછ્યા કે છે એવા નલાયક ઇન્ડિયનો. વગર કોમ નું ભગવાન નો દોષ ના હોય ને નલાય એને ભગવાન રૂટ્યા છે એવું બોલવું એ ગુનો નહીં? ના ના, કમાયા ત્યારે કે હું કમાયો? કોટ ગયા ભગવાન ખાલી, નહીં તો મારે સ્ટાર નોટ કરેલા એ પહેરેલા છે સ્ટાર્સ બધા ગ્રહો બિચારા, એમને શું કહેવા કરું છું? પણ આ જાતે જઈને નહીં તો એક જણ તો મને એવું કહેતો હતો, મારો નાનો છોકરો પહેર્યા ને એની વાઇફ છે તે મોર પગી આવી છે ત્યાંથી અમારે દશા પહેરી, મારા વાઇફ નહીં કહેતો કહું છું બધું ને, તેના દુઃખ પગી રહ્યા છે ને આ દુઃખ પતા છે. જેને બોલવામાં ઠેકાણ નહીં, ડેવલપમેન્ટ તો બહુ ઊંચું જન્મસ્થાન તો, પણ આ બીજું ડેવલપમેન્ટ આચાર વિચારનું ડેવલપમેન્ટ. શું કહે? આચાર વિચાર ક્યાં સારા દેખાય છે? વહુ જોડે જ ભંગ કરે કરે ને, એ તો આ તો બોસે ટેડ કર્યો હોય જરા, તેમાં વહુનો શોધો તે ઘેર આવીને પછાડા મારે ટેબલ પર જમવાનું મૂક્યું, એટલે ક્યારીઓ હારી રહ્યા છે થઈ લે ને ખાધા પછી વળવારી કરી બધી, પણ ખાધા પેલા મળે નહીં તે ટેબલ ઠોક ઠોક કરે. રત્નાગીરી ની ઓફિસની કેરીઓ હતી બધું બગાડે, ખાવાનું બધું બગાડે ને, આમ ડેવલપ કેમ કહેવાય? ખાવાનું સુધારે, બીજું બધું સુધારે, એનું માસ કહેવાય. આ તો બધું બગાડીને ખાય છે અને કહે છે અમે સુધર્યા છીએ. એમાં શું અમે સુધર્યો કહું છું? તે પટ્ટીઓ પાડ્યા એમ સુધર્યો કહેવાય? ક્લીન શેવ કર્યો સુધરી ગયો કે કોટ પેન્ટ પહેર્યો સુધરી ગયો, ટાઈપ વધી એટલે એટલે ટાઈ ટાઈ બધા આ જાનવરો ને ટાઈ બધરી જાય ને અને ગાળિયું કે છે જાનવરો ટાઈ બધરી છે ગાળિયું કે છે ને તમે ગાળિયું નહીં જોયેલું એથી કઈ સુધરે ને કે સુધરે તો કેવું હોય કોઈને હરકત ના થાય મને ગાળો પડી જાય તો મને હરકત ના કરું કારણ હું જાણું કે ચા ધરે ગાળો એથી મને ખ્યાલ મળે મને ધોલ મારે તો એને હરકત ના કરું એને આશીર્વાદ આપું હું જાણું છું ચા ધારે કરી રહ્યો છું એને ખબર નથી પણ મને તો પોતાને ખબર છે ને શું કહ્યું ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયું છે આખો આયડો ગહન કોયડો એને મેરે વિજ્ઞાનથી બહુ થયેલો છે સમજ પડે ને તને કશું ગમ્યું આમાં વાતમાં કઈ ગમી વાત તને નાસ્તિક છે નાસ્તિક કહેનારા ભૂલવાળા છે તને નાસ્તિક કે છે નાસ્તિક કહેનારા ભૂલવાળા તું તો બહુ સારો માણસ જો મારા આવતા પેલા તું ફોટો લેતો કરતો હતો કે નાસ્તિક કોઈ આવ્યો છે અગર ના આવે નાસ્તિક તો મંદિર માં દર્શન કરવા જાય શું કહ્યું અને તો માગણી શું કરે ક્યાં માગણી શું કરે મારા છોકરા ને કે છોકરા હાલજો કે છે કેમ ઉઠાડ્યા તમને પાછા કરવા ચાલો નામ શું તમારું દાદા ભગવાન ના તો દાદા ભગવાન જો વાણી બોલતા હોય ને તો પછી હું ઉઠ્યા પછી આ બોલે એટલે 2000 નું એ 2000 રૂપિયા નું દાદા ભગવાન થઈ ગયા એ હું નથી બોલતો દાદા ભગવાન નથી બોલતા આ તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે એટલે આ કોઈ માલકી ઘણી વાણી તમે વાપરીએ છીએ માલકી વાળી માલકી પણ જેટલું એટલું પોઈઝન સમજ પડે ને એટલે સાયન્ટિસ્ટ છો કે તમને આ સમજણ પડે નહીં અહંકાર જશે તારે સમજણ પડશે કે કોની વાણી છે એટલે માલકી ઘણી વાણી છે માટે આ દાદા ભગવાન અસીમ જય જયકાર બોલજો આ મહી બેઠા છે તેમના તે રાત્રે બોલાવવાનું છોકરા બોકરો હોય ને છોકરાને સાથે બેહાડી છોકરા શું બોલશે બને ત્યાંથી 8 મિનિટ સુધી બોલજો વધારે બોલવું હોય છૂટ તે 50 મિનિટ સુધી છૂટ 50 મિનિટ બોલો ને એક મહિના સુધી તો દાદા ભગવાન રોજ હાજર થશે પછી કાયમ માટે બોલી બોલી શકતા તો હાજર નહીં દર્શન આપશે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કેશ બેંક નીકળી નથી આશરે કેશ બેંક છે જેટલું લાભ ઉઠાવે તો ઉઠાવજો અમે તમને કઈ છૂટીએ અને આ જ્ઞાન લીધું હોય તેની ચિંતા થાય ની જોખમદારી અમારી અમે કહ્યું ને 2 લાખ ડોલર દાવો મળજે એક ચિંતા થાય એવું 40,000 માણસ મારી જોડે છે આ દાદા ભગવાન લોકોને 24 કલાક દેખાયા કરે 24 કલાક યાદ રહ્યા કરે નિરંતર સ્મૃતિ રહે રાતે સપનામાં બહુ દેખાય કારણ કે અમે તો દેશમાંથી ત્યારે અમેરિકા વાળા સપનો આવશે અહીંથી ત્યારે દેશ વાળા સપનો આવે એટલે આ કરી લેજો આટલું કરવા જેવું તમને દેખાડું બીજું તો અત્યારે કઈ તમને તમારે તો લોસ એન્જલ્સ આવો તો તમે કરી આપો હું કાલે હું જવાનો અહીંથી શાંત રાખીશ તો અને પછી લોસ એન્જલ્સ જવાનું એક વખત લોસ એન્જલ તો દે આવ્યો 8 દાડા રહ્યા જયારે અમે મિત્ર હતા અંબાલાના ત્યારે આવું તેવું કશું નતું આ તો 1908 એકદમ પ્રગટ થઈ ગયા પેલાનું કરેલું છે દાદા આ સારા દીકરા છે નથી માનતો ભણવામાં હોશિયાર છે પણ બાપ નું કયું નથી માનતો કોનું કયું માને છે માનું છું કે માનું છું હું કે થોડુંક ના માનું એટલે એમને એવું લાગે કે હું બધું જ નથી માનતો એવું છે ને ખોરાક માં બધું ભાવતું ખાતો નથી તો ના માનતા હોય તો આપડે કેવું છે કે મારી ભૂલ થઈ ફરી માની છે એવું કહી દઉં ને જે આપણે પોસિબલ ના હોય તે બાબતમાં કહી દેવું કે મારે ભૂલ થઈ ગઈ શું હવે ફરી માની જ કહી સમજ પડે ને શું તારું નામ શું બોલ સંભળાય જય જય જય જય જય જય જય એટલું જ જય એટલું જ તું ખરેખર જય છું રિયલી રિયલી યુ આર જય રિયલી જય હે જય જય ઇઝ યોર નેમ જય ઇઝ યોર નેમ હાઉ ટુ યુ સમબડી ગિવ યોર નેમ રાઈટ યસ વેન યુ બોર્ન યુ આર નોટ જય યસ યુ આર નોટ જય જય ઇઝ યોર નેમ યસ હુ આર યુ ધેન એટલે જ છે તે આ નહીં ખાતા ને મારો પોતે કોણ છું ભણ નહીં તેને દેવાનું પણ અંધીરે કર્યા ના ખાય પોતે કોણ છે એનું સેલ્ફ રિયલાઇઝ કર્યું નથી સેલ્ફ રિયલાઇઝ Whose body is this? God? ભગવાન થતો માય હેન્ડ માય બોડી માય હેડ માય આઈઝ માય ફીટ હુ ઇઝ ધેટ ઓનર ઓફ ધીસ ઓલ પાર્ટસ Who belongs to your hand, feet, eyes? Who is the owner of all these parts? God kaise? God. Toh pachi pag tute hoy to andha chuka jaye chhe. Pag ne andar kari le ne. You don't have to worry about your broken leg now. God has to worry. I still feel the pain. Main dukhe ke toh mane tu dukhe ke chhe. Who is eating? I'm eating. I am eating. You are eating. And all parts are God. And doctor કે આનું છે તે હાડકા વધતા નથી એટલે દૂધ પીવો તમારા ગોડ નું છે તે મારે દૂધ પીવું શું ખબર પડે કે ગોડ પીએ મારા પાર્ટ છે પણ ભગવાને જ બનાવેલા છે મારા પાર્ટ છે પણ ભગવાને જ બનાવેલા છે ને એ કુંભાર છે એ કાર્પેન્ટર મધર ઇઝ એન કાર્પેન્ટર નો યુ કેન્ટ કોલ ઇટ કાર્પેન્ટર પણ ભગવાન જે બનાવે ક્રિએટર બીજું નામ હોય પણ સેમ એઝ કાર્પેન્ટર કાર્પેન્ટર તો ના કહેવાય પણ ક્રિએટર એને કાર્પેન્ટર કેવું નામ કુંભાર માટી ના વાસણ બનાવે છે ને તે કઈ કુંભાર અંગ્રેજી માં કહો સમજણ પાડો He create different kind of shape, right? Khali pot to khali After all, he is rebel laborer. Not laborer, but he is making human being. Pot is just a... Laborer can do everything. એમ કહે છે કે પેલો તો ખાલી પોટ બનાવે છે ને આ તો પછી હ્યુમન બિંગ ને બનાવે છે તો ડિઝાઇન સરખી કેમ નથી વાય હી મેક મિસ્ટેક હાઉ હી મેક સમ ઓલ એનું કારખાનું જોડું મોટું હશે હા એમાં શું મિસ્ટેક નો હી સેઝ ધેટ ધેન વાય ધ ફેસીસ ઓફ ઓલ ધ પીપલ આર નોટ ઇક્વલ બધાને જુદો જ કરવાનો હોય ડિસ્ટિંગ્વિશ કરવાનો બધાને ઓળખવાના હોય એટલે જુદા જુદા મોડા રાખવાના હોય ને બધાને ઓળખવાના હોય એટલે જુદા જુદા રાખવાના ને કે છે મોડા ના પણ પેલું એનું ડિઝાઇન બિઝાઇન કરાયા પછી કરે ને કોણ ડિઝાઇનર છે કે બધાના હાથ બધાના કાન એ તો બધું સરખું જ હોય છે ને એટલે બધાને બે હાથ બે પગ એટલું જ હોય છે ને ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ વર્લ્ડ માં કોઈ કામ કરવાની શક્તિ જ નથી મિકેનિકલ શક્તિ છે આ કામ કરનારી શક્તિ છે એ મિકેનિકલ શક્તિ છે કેવી છે મિકેનિકલ ગોડ ઇઝ નોટ મિકેનિકલ સમજે ને એ મિકેનિકલ શક્તિ એટલે આપણે અહીંથી પેટ્રોલ પૂરીએ દાળ ભાત રોટલી શાક નું, એટલે પછી મશીન ચાલે અને તે 15 દાડા ના પૂરી ખલાસ થઈ જાય, મશીન તૂટી જાય. શ્વાસ પૂરીએ તર ચાલે, પછી પાણી પૂરીએ તર ચાલે, એટલે મિકેનિકલ છે આ બધું. સમજ ને, ભગવાન મિકેનિકલ નથી છે. એટલે આ જો ભાઈ આ પેટ્રોલ ને બધું પુરવાનું કરી બંધ કરીએ, ખલાસ થઈ જાય. શું થઈ જાય? એટલે ભગવાન આ બનાવ્યું નથી. ભગવાને બનાવ્યું હોય તો એની બિગિનિંગ થાય કે ના થાય? ભગવાને બનાવ્યું બિગિનિંગ થાય કે ના થાય? તો બિગિનિંગ થાય તેને હેન્ડ આવે, બિગિનિંગ થયેલો હેન્ડ આવે ખરો? તો હેન્ડ વાળું નથી જગત, આ તો અનાદિ અનંત છે, ક્યાં એવર લાસ્ટિંગ જગત છે. એટલે ભગવાનને બનાવવાની જરૂર નહીં પડે એવી. આ સાયન્ટિફિક રિઝલ્ટ છે, આ વૈજ્ઞાનિક, વિજ્ઞાન થી ઉભું થયેલું છે. પણ બહાર લોકોને એમ જ કે છે ગોડ ઇઝ ક્રિએટર, નહીં તો પાછા સ્ટોરમાં જઈને લઈ લે છે લોકો. અત્યારે વિચારપૂર્વક જાણવું હોય તો જાણી લે, નહીં તો પછી બહાર તો એમ જ કેવું ભગવાન કોઈ ક્રિએટર છે, ખોટું કરશે દંડ આપશે. સમજ પડે ને? તને વરિજ બરિજ થાય છે? કેમ તારે કયા છોકરા પરિણામ છે? વરિજ થાય એટલે થતી હોય. બાપા ને ડબેલ જ છે આપડે બાપા પાસે માંગવાના. એમ કે છે કે હું એવું નથી કેતો, હું એવું નથી કેતો, એવું તો પપ્પા કે છે. એને એવું નથી થતું. બીજી વરિજ છે ના, પણ પૈસા માગવા ભગવાન પાસે માગવા. સમજ ભાઈ ને, માલકી એમની તમે લાવો કે કપડા લાવો તમે, આ બધું પેટ તમારું, આ બધું તમારું, હું શું કપડા લાવું? બાપા ને શું ભિખારી કરું? એટલે અહીં કશું થયું ત્યારે દવા કરાવવા જાય બાપા ની પણ પૈસા, અત્યારે ભગવાન પાસે. ભગવાન ને કશું કામનો જ નહીં, અને પાછું ભગવાન ને બધું ભગવાન. ભગવાને કઈ કર્યું હોય એવો એક પુરાવો મને કોઈ આપો કે મને આ મારું આ ભગવાન આ કરી ગયા, એવું મને એક પુરાવો. તમે જ કરો છો આ બધું. આપડા લોકો જુઠ્ઠું બોલવાની ટેવ પડી છે. છોકરા ને ઘેર છોકરો હોય, જો અમારે ઘેર છોકરા ને ઘેર છોકરા બે માણ પ્યારે વેચે, અને પછી કઈ અડચણ આવી ગઈ, વાંધો આવી ગયો, ભગવાન કરી ગયા. શું કહ્યું? આપડા લોકો તો 10 લાખ કમાયો, હું કમાયો, અને કોર્ટ ગઈ ત્યારે ભગવાન નું નામ દે. આપડા લોકો શું રિવાજા? કોર્ટ ગયા ભગવાન નામ દે ને, કમાયો તીકડે નાખે, એટલે બધું ખોટું આરોપ આપે છે ભગવાન. ભગવાન આ ક્રિએટર નથી, કુંભાર નથી આ. પણ જગત આખા ને એને માટે જરૂર છે ભગવાન ક્રિએટર. પણ જયારે તમે વિચારશીલ થયા હોય તો તમારે આગળ આવવું જોઈએ. ગોડ નોટ ક્રિએટર, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. નોટ ઇન ક્રિએશન, આ મેન મેડ જે ક્રિએશન છે, ક્રિએચર છે, ક્રિએશન એમાં નથી. પણ આપણા સંતો શું કહે છે કે ઠંડુજી ભગવાન અંતરમાં લાકડા શાના બહાર છે? લાકડા બહારથી કરીને જે શંકા પડે કે હવે જીવ મરી મારીએ છીએ, ભગવાન મારીએ છીએ ને, તંબામાં કશું ભગવાન ભગવાન નથી, આ ઘરમાં નથી, સમજ ને, હવામાં છે. મેં તાર પૂછે પૂછને કઈ પૂછતો નથી ને, પહેણ નથી પહેણ કે મને ક્યારે લગ્ન કરવાનો છું? કદાચ ભણી ના શકું, કદાચ આમ સરખી બાજુ જવાનું ના મળે. ભણવાની થોડી ચિંતા થાય કે સરખી સરખી લાઈન લેવાની હોય એમાં જવા ના મળે, એ તો બધું થાય. હા, પણ ચિંતા થી એ મટી જાય ને, સરખી લાઈન માં જવાય. તો હેલ્પ કરે છે કે નુકસાન કરે છે? ચિંતા હેલ્પ કરે છે કે નુકસાન કરે છે? નુકસાન કરે છે. નુકસાન કરે માણસ કરતો હશે, માણસ કહેવાતો છે. કયા કાયદા ના આધારે વરી રહેવી જોઈએ? ઇઝરાયલ ની લો અનલોફુલી વરી રહે છે, અનલોફુલી આપણે વરી કરવાના જાય તો એ પોતે આમ આમ વરી કરે ને, વરી કરવાના જાય પણ કરે તો એ વરી કહેવાય. તમારી પાસે આવજે ને હું તને રિપેર કરી આપીશ. પાવર બધા ઓછા થઈ ગયા છે, પાવર ઉતરી ગયેલો છે, એ પાવર ચડાયેલી, પાવર ઉતરી થાય ત્યારે વરી થાય. આવજે મારી પાસે પાવર ચડાયેલી. This weakness, you have worry, no? You worried. Yes. That is your weakness. And why this weakness is there? Because the power which is in you is now, has become very less. So he says that you come to me and I will give you more and more power. And after that you won't have any worries and any weakness and anything. You follow? So he says that he has worried. He says that he has worried and he has worried. 40,000 માણસ ને વરિજ બંધ કરી દીધી છે અને બીજા જે હાથમાં આવશે બધાને વરિજ બંધ કરી દે. જેને તમારે વરિજ બંધ કરવાની ઈચ્છા હોય એ જોઈએ, ના ઈચ્છા હોય તેને મારે કશું કહેવાય નહીં. શું કહેવાય? કંચનને રસ્તો દેખાડ્યો છે, પાંચ આજ્ઞા આપી છે, બધું પાડે તો વરિજ થાય, તમારી પર દાવો મળવાનું છૂટ આપો. શું કહ્યું? અને 2,00,000 ડોલર નો ભરી બરોબર. તેમ છતાં મેં ફી લેતી નથી, હું લેતો નહીં, કોઈની પાસે ચારો નહીં. વરિજ ના થાય એવા માણસો છે મારી પાસે. કેમ આટલી બધી વાર લાગે વરી એન્ડ કરવા માટે? કારણ કે એટલામાં તો આપણે ખલાસ કરવા માટે બધી વાર કેમ લાગે છે? આપડે વરીજ ને ખલાસ કરીએ તો આપડે સાયકોલોજીસ્ટ પાસે જઈએ તો થાય એમ. હા પણ વરીજ થાય છે, તું કરતો નથી ને, મેરે થાય છે ને. હા તો તું શું કરું છું કે વાંચું છું? તું સીધું વાંચવાના? તો ઊંઘ ના આવતી હોય તો વાંચું, ઊંઘ આવે તો વાંચવાના? તો ત્યાર પછી હમશે તું વાંચનારા માટે. સંદાસ જવું છું? તું સંદાસ જવું છું વોશરૂમ? અને તે પછી બંધ થાય ત્યારે શું કરવું? અટકે તારે તારી શક્તિ નો એ આ જેમ વરિજ થઈ જાય છે, આ બધું થઈ જાય છે, બધું આ થયા જ કરે છે, એને તું માનું છું હું કરું છું એટલું ભાઈ ને, એ બધું થયા જ કરે છે, ઇટ હેપન્સ. અને પોતાને એમ ભાષે છે હું કરું છું, ઇગોઇઝમ નો કોથળો આવ્યો. હવે આ થયા કરે છે, એ બધું પ્રારંભ છે, અમે પુરસાદ છે, પુરસાદ થી પોતાને ખબર નથી, પુરસાદ ની ખબર નથી. તને ફાધર ઠૂંક ધપકો આપે તને, તને ઉગ્ર થઈ જવું. શું? તે વખતે તું મનમાં એમ વિચાર કર્યું ફાધર જો ઉગ્ર ના થાય, ક્ષમતા રાખવી જોઈએ, તો એ પુરસાદ કહેવાય. શું કહે? અને ઉગ્ર થઈ ગયો તો પુરસાદ થયો, પણ પ્રારંભ ના આધારે પુરસાદ થયો. સમજ ને? એમાં ઉધિગતિનો એટલે આ ભણું છું તો પુરસાદ એમાં કશું નથી. એ તો બધું હમ આ નાટક વાળા પુરસાદ કરી રહ્યા છે કે પેલો રિહર્સલ કરેલું છે? નાટક વાળા હોય છે પુરસાદ કરી રહ્યા હોય છે કે રિહર્સલ કરેલું હોય રિહર્સલ કરેલું હોય તો આ તું જે કર્યો છે રિહર્સલ કરીને આવેલો છે, એમાં નવું શું તું કરું છું? ખોટું ઇગોઇઝમ કરે છે, મેં આ કર્યું આ કર્યું. પેલા નાટકમાં ઇગોઇઝમ ના કરે, હું ભરતું રહીશ એટલું બોલે, પણ આપણે કહીએ કે તમે ખરેખર ભરતું રહી ખરેખર રડતા હતા તખના, અને આ તો મારે અભિનય કરવો પડે નહીં તો મારે પગાર કાપી લે, એટલે ભરતું વાળી છે મારે કહેવું પડે. અને અંદર ખોરે ઉજાણ તો હું લક્ષ્મીચંદ છું, એ રીતે અમાર છે તે આ કંચન જોવાનતો હોય કે કંચન નાટક ભજવે, અને અંદર ખોરે જોવાનું તો હું શું છું તે નથી જાણતો. હા બસ આટલું જ જાણવાની જરૂર છે, હું આર્યું એટલું જ જાણવાની જરૂર છે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint by real, one real viewpoint. By relative viewpoint, you are Sunana Senu? Jai. Jai. By relative viewpoint, you are Jai. And by real viewpoint, you don't know. So, mari paase aavje janva mate. વિધિ કરીએ તો દાદા ભગવાન બોલજે. હા જોતું મારા ઘરનું મુંબઈ હિન્દુસ્તાનમાં જે ફરવાનું તે મુંબઈ અમદાવાદ બધું એ ઘરના ભાડાથી, પ્લેનનું ભાડું અમારા ઘરનું. એક વખત અમેરિકામાં આવીએ તો આવી એક ભાઈ છે તે ઓકરી ના છે, તે 12 મહિને 60-70 હજાર ખર્ચે છે, કારણ કે અમારે 10 સાલ ખર્ચો કરાય એવું છે નહીં અમારી સિટી. હવે ને હિન્દુસ્તાનમાં ખર્ચો કરી શકીએ, પણ એ 10 સાલે અમને કોન્ટ્રાક્ટ કર્યો છે, 10 સાલે 60-70 હજાર મોકલીશ અને આ 2-4 જણા આવી અને આટલું અમારે આખું અમેરિકા અમારું રાગે પાડી આલો, બધાને શાંતિ કરી આલો, અને અહીંનું ભાડું બધા આપી દેશે. અહીંનું જે રે ખેર હોય ને ત્યારે અમારે અમેરિકામાં ખર્ચ નહીં કોઈ જતો, દેશમાં તમારે ઘરનું ખર્ચ થશે ને. અને આ ભેટિયા નો હોય કે હું તો ધંધો ચાલે મારો, ઇન્કમટેક્સ બધું ભરાય છે એમ પટેલ કંપની ને વિધિ કરી લો. દાદા ભગવાન નમસ્કાર કરું છું, બોલજો. મેં દાદા ભગવાન મહી છે પ્રગટ થયા તે છે કરવા માટે મારી પાસે આવજો તો રિયલ જ કરે પછી ઉપાધિ. ગઈકાલે આવેલા દાદા, ક્યાં આવેલા? ત્યાં હોલ પર આવેલા, એમણે નામ પણ લખાયેલું વિધિ કરી, પછી ખબર નઈ એમને ખબર ખ્યાલ ના રહ્યો ને પછી નીકળી ગયા બધા. કાલે આવેલા એમ ફરી ફરી વાર કે એવું કઈ આવું કરજો, લાભ કરવા લેવા જેવું છે આ જગત માં. કોઈ દાડો ક્યારે મળ્યો ના હોય એક ને લાભ છે. લાખો અવતાર થાય તો જે આત્મજ્ઞાન ના થાય તે આત્મજ્ઞાન સેલ્ફ હિયરનું જ્ઞાન અહીં 2 કલાકમાં થાય વિધિન 2 અવર. એટલે પછી જતું નથી, 24 કલાક હું આત્મા છે ભાન રહે શું કરું સાંભળ ને. લાભ ફરી લેજો, હવે આ લાભ લેવા જેવો છે. આ લાખો અવતાર ના થાય, ઘણો સાધુ પણ કરે સંન્યાસી પણ કરે કશું વળે નહીં, અને આ તો સંસારમાં બેઠો બૈરા છોકરા સાથે રહીને થાય. અક્રમ વિજ્ઞાન છે, આ સિદ્ધાંતિક વિજ્ઞાન છે, જગત આફરીન થાય એવું વિજ્ઞાન છે, અને આખું જગતનું કલ્યાણ થવાના માટે આ ઊભું થઈ રહ્યું છે સત્સંગ બધો. શું કહ્યું? જ્યાં 1 પૈસા નહીં એ નથી કોઈ લેવા દેવાની, ફક્ત પુસ્તકો એટલા ફ્રી અકવાસ્ટ આપે 12 લાખ 2 લાખનો, એટલા પુસ્તકો થી એમની મેરેજ પોતે કહે મારા હો પુસ્તક છપાવવાના પૈસા મોકલી આપું છું. શું કહ્યું? એટલે આના પર 6 પુસ્તકો છપાય, લોકોને છે એ જ્ઞાનદાન કહેવાય, અને જ્ઞાનદાનનું મોટા મોટું જ્ઞાનદાન કહેવાય, સમજ ને. એનાથી માણસ વાંચીને જે ફરે લાઈફ કરી જાય. શું એટલે આ પુસ્તક વેચાય નહીં, કારણ કે આપતો વાળી અમે આપતા પુરુષ કહેવાય, આપતા પુરુષ એટલે સર્વસ્વ